એ સમજ નહી. હું હારીશ અને તમે જીતાડીશ. અચ્છા શા માટે? તું હારીશ તો તને ઊંઘ નહી આવે. હું હારીશ મને ઊંઘ આવશે. એટલે આ બધાને કહ્યું છે તમે હારી ના આવજો, તમને ઊંઘ આવશે. બિચારો એને નહીં ઊંઘ આવે, અને ઊંઘ ના આવે એટલે આપણને ગુનો થયો કેવાય. સિદ્ધાંત ઠીક એ બતાવો, સમજાવો એને ક્યાં બોલતા બતાવો એમને હિન્દી મેં. વો એસા કહેને માંગતે હૈ કે હમારે પાસ જો આયે હૈ વા કોઈ પૂછને કે લિયે કામ કહે. અપની પાસ તો બહુ ચૂક હૈ, તકલીફ એ નહીં હૈ ને. ઇસમેં કોઈ પ્રોગ્રામ હૈ કે તુમ્હારે કોઈ તકલીફ? અચ્છા આપ સૌરોદય મેં કુછ જાનતે? સૌરોદય કે વિષય મેં, સૌરોદય જો હોતા હૈ ના સૌરોદય શાસ્ત્ર, ઉસકે વિષય મેં આપ કુછ જાનતે હૈ? વો હમારે લિયે એ સૌરોદય બરોદય હૈ નહીં. વો સૌરોદય વો સબ બિઝનેસ હૈ ક્યા હૈ, પર હમ બિઝનેસ નહીં કરતા હૈ. હમ તો આત્મા કી બાત જાનતા હૈ, સમજ્યો ને? આપ તો ગયા ને. ઓર કારણ સર્વગ્રહ હો ગયા હૈ. ક્યા હો ગયા હૈ? કારણ સર્વગ્રહ, ભગવાન કાર્ય સર્વગ્રહ થા. મહાવીર ભગવાન કાર્ય સર્વગ્રહ, કાર્ય સર્વગ્રહ ઓર હમ કારણ સર્વગ્રહ. હમ કોઈ એસા બિઝનેસ તો હોતા હૈ નહીં. સરોદય બરો એ સબ બિઝનેસ હૈ. ક્યા હૈ વો? જ્યોતિષ જ્ઞાન હૈ, સરોદય હૈ, એ સબ બિઝનેસ હૈ. વો આયુર્વેદ જ્ઞાન હૈ, સબ બિઝનેસ હૈ. સમજ્યા ને? ક્યા આપણે સરોદય માં ક્યાં ફાયદા હૈ? વો મુક્ત મેં લે લીએ નહીં હૈ. સમજ્યા ને? મોક્ષ કે લીએ એસી, મોક્ષ કે લીએ આત્મજ્ઞાન હૈ, દૂસરા કોઈ ઉપાય હી નહીં હૈ. દુસરા જો બહુ ઉપાય કરતા હૈ, મગર ઉપાય સે આત્મજ્ઞાન પકડને કા હૈ. જો આત્મજ્ઞાન નહીં હુઆ તો ઉપાય સબ ગલત હૈ. એ નિમિત્ત કારણ બન સકતા હૈ? નિમિત્ત હો સકતા હૈ. વો તો નિમિત્ત કોઈ ભી ઉપાય હો સકતા હૈ. વે ભી સરોદય હોતા હૈ, દુસરા ભી હોતા હૈ. આપ સમજ ગયા? દુસરા મોક્ષ કી બાત, દુસરા ધર્માવલંબી તો મોક્ષ કી બાત હી નહીં, વાત હી નહીં કરતે હૈ પહેલા. વો તો અંતિમ સુખ જો હૈ. સબ લોગ બોલે હમ નહીં ના હોતા તો ક્યા હોતા, હમ નહીં હોતા તો ક્યા હોતા. સમજ ગયા? નહીં રાજનીતિ એસી હો જાતી થી, વો નહીં થા તો. ઠીક હી બાત, રાજનીતિ એસી હોતી હતી. હા એસા તો અભિમાન કરતે હૈ. ક્યા માન લિયા સબને લોગો ને? ક્યા સમજતા હૈ ઇનકે? ઉસકા દિમાગ, દિમાગ ક્યા હો ગયા હૈ? દિમાગ મેં મેન્ટલ હોસ્પિટલ ક્યા હો ગયા? મેન્ટલ હોસ્પિટલ. ધ વર્લ્ડ ઇઝ ઇન મેન્ટલ હોસ્પિટલ. વો સબ હમારે રિપેર કરને કા આયા. ઓર હમકો બોલતા હૈ કે આપ મેન્ટલ હૈ. મેને બોલ દિયા કે ભાઈ બાત તુમ્હારી સચ્ચી હૈ, તુમને હમકો બતાયા તો તુમ્હારા ઉપકાર હૈ. હમ મેન્ટલ હૈ આપ બતાતા હૈ, વો ભી તમારા ઉપકાર હૈ. હા વહી ઉપકાર હૈ. નહીં તો મેન્ટલ તો ઇતના શબ્દ સે નહીં છોડ દેતા હૈ. ઇતના શબ્દ છોડ દિયા તો અપના કિતના એ હૈ. નહીં તો દૂસરા મેન્ટલ ક્યા કરતા હૈ? તો લાઠી લેકે મારતા હૈ, સબ કુછ કર સકતા હૈ. મેન્ટલ કો કોઈ ગુનાહ, મેન્ટલ કો કોઈ ગુનાહ નહીં ને. હમકો જૈન સાધુ બોલતા હૈ આચાર્ય લોગ કે ભી આપ જ્ઞાની હૈ, મગર આપ ભગવાન હૈ, કૈસા આપકો સબ બોલતા હૈ? મેને બોલ દિયા કે ભગવાન કો, ભગવાન બોલને મેં મેરે કો કુછ ફાયદા, મેરે ભગવાન હોને કી જરૂર હી નહીં, મગર વો લોગ કો મેરી ઉપર પ્રેમ આતા હૈ. હા બોલતા હૈ તો એ બોલતા હૈ. તો આપકો નુકસાન ભી ક્યા હૈ હમકો બતાઈએ. હા મને કહે આપ ભગવાન કૈસા આપ હો ગયા હૈ, મેં બોલતા હું મેં હો તો ગયા હું પહેલે બહુ થશે આપ બોલો કે મેં ભગવાન હું તો કોઈ નહીં બોલી કે વર્લ્ડ મેં કોઈ કોઈ મેન્ટલ મારા આદમી બોલેગા કોણ બોલેગા ઓર સત્ય આદમી બોલેગા દૂસરા કોઈ બોલેગા નહીં ભગવાન ઓર જૈન ના સાધુ મેન્ટલ નહીં હે નહીં બોલેગા બોલેગા વો જાણતા હૈ કે કિતની જિમ્મેદારી હૈ તો કોણ બોલેગા તો ચલો મેં તો મહાદેવજી ભી હું ક્યારે વો જૈન મહાવીર નહીં મહાદેવજી ભી હું ક્યા શંકર મહાદેવ બોલાવો મેં મહાદેવ ભી હું મહાદેવ ભી હું શંકર ત્રિશુલધારી જૈનો કે લીએ મેં માહિર હું ઠીક હૈ ઓર જો જૈનો બોલતા હૈ કે બાત ગલત હૈ આપ માહિર હૈ તો હમ બોલતા હૈ કે હમ લઘુતમ આદમી હૈ ક્યા હૈ લઘુતમ હા મેરે થી છૂટા કોઈ નહીં હૈ ક્યા હૈ સબ મેરે સે બડે હૈ ઓર જો તુમકો ઠીક લગતા હૈ મેરી બાત તો હમ ગુરુતમ હૈ ક્યા હૈ ઓર બુરા લગતા હૈ તો હમ લઘુતમ હૈ તમારી સમજ માં આતા હૈ ઓર શિવ ધર્મી કે લીએ વો મહાદેવજી કે મંદિર માં જાકે હમ બોલતા હૈ ક્યા બોલતા હૈ ત્રિશુલ છે છતાં જગત નું ઝેર પીધું છે શું પીધું છે ઝેર પીધું છે વો સબને ભાઈ ને દિયા ભાઈ કી વાઇફ ને દિયા દૂસરે ને દિયા ચાચા ને દિયા ફાધર ને દિયા મધર ને દિયા વાઇફ ને દિયા સબ કુછ જો ઝેર દિયા હૈ હમ પી ગયે ઇસસે હમ મહાદેવજી હો ગયે નહીં દિયા ક્યા હુએ પીછે દે દિયા દેખો કિસે મહાદેવજી તો મહાદેવજી ભી હૈ ઓર હમ કૃષ્ણ ભી હૈ બોલાવો જે ગોકુલ સીતો મનાત પૂર્ણ ચક્ર યોગી હે કૃષ્ણ ગીતા ગાયક ચલુરે ઓર ખુદ કો જાણે વો ખુદા દૂસરા ખુદા કહાં સે લાયા તુમ કોણ ખુદા ખુદ કો જાણે ખુદ કો જો જાણતા હૈ વો ખુદા હૈ મગર બહાર બોલને કી જરૂર નહીં વો પઢેલા કોઈ આદમી મુસલમાન હોય તો બોલ સકતા હૈ ઓર ઘોડા ગવારી કે બારે કો બોલેગા તો ઉલડ હો જાયેગા ક્યા હો જાયેગા હા કં કુરાન માં લિખા હૈ કે આદમી ખુદા હો સકતા નહીં હો સકતા નહીં ક્યા નહીં હો સકતા હા અચ્છા આખા કુરાન માં લિખા હૈ ઓહો સમજે નહીં તો એ પઢેલા મુસ્લિમ લોકો ઓ બડા બડા કલેક્ટર સાહેબ એસા હોતા હૈ તો હમકો પૂછતા હૈ કે હમારે કુરાન માં ક્યું એસા લિખા હૈ આપ તો બોલતા હૈ કે હમ ખુદા હૈ તો ક્યા આપકી બાત ગલત હૈ કે કુરાન કી બાત હમ બોલતા હૈ કે મેરી ભી બાત ગલત નહીં હૈ ઓર કુરાન કી બાત ગલત હૈ હા સમજે નહીં તો હમકો સમજાઈએ કે છે ક્યા કે ક્યું ગલત નહીં હૈ હા તો હમ બતાતા હૈ કે હમ માર ખા કે ગોદા હો ગયા હૈ ક્યા કહે તુમ્હારી જાત વાળા કોઈ માર કરે ખુદા નહીં માર માર કે ખુદા હો જાયેગા ક્યા માર માર કે ખુદા હો જાયેગા ઇનકી જાત વાળા મુસ્લિમ લોકો માર ખા કે ખુદા હો સકતા કોઈ ના એક ભી નહીં હો સકતા હૈ ઇતની ધીરે ધીરે રહ સકતી નહીં હાં સમજ ગયા હમ હમારા શાસ્ત્ર માં લિખા હૈ કે માર ખા કે ખુદા હો સકતા હૈ વો એ લોગ તો એ ભૂતા હૈ ને ભૂતા માર માર કે ખુદા હો જાતા થા ઓર બાદશાહ ભી હોતા થા મગર સબ બોલી ના બોલતા એક નહીં ખુદા તો હમ માનેગા નહીં ખુદા ખુદા કો મત બોલો સમજ ગયા નહીં તો માર માર કે ખુદા હો જાવે સમજ માં આતા હૈ હા નહીં આતા નહીં નહીં ઠીક હૈ હા અને આપણે યા માર માર કરે તો ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા વીરસ્ય ભૂષણમ, બરોબર હે? ક્ષમા વીરસ, પણ એધર તો માર ખાવે તો જ ખુદા હો સકતા હે. હા તો ઠીક હે, એક તો વાત છે. ક્યાં પૂછને કે અભી બોલો ના? ઠીક હે, ચલાઈ હે, ઠીક હે. ગુજરાતી ક્યાંથી જાણસ તું? આ ગુજરાતી ક્યાંથી જાણસ? એક આસન્ન ભવ્ય રહેતા હૈ. કેસે રહેતા હૈ? આસન્ન ભવ્ય સુના હૈ કભી? ઓર સેકન્ડ ભવ્ય હૈ, તીસરા દૂર ભવ્ય હૈ. દૂર ભવ્ય હૈ, દૂર ભવ્ય. ચોથા દૂર દૂર ભવ્ય હૈ, ઓર પાંચમા ભવ્ય હૈ. ક્યાં સમજ માં? ઠીક હૈ, આસન્ન ભવ્ય, આસન્ન ભવ્ય, દૂર ભવ્ય, અભવ્ય. આસન્ન ભવ્ય, પછી ભવ્ય, ભવ્ય, પછી દૂર ભવ્ય, દૂર અભવ્ય, પછી દૂર દૂર ભવ્ય, દૂર દૂર ભવ્ય, ઓર અભવ્ય. અભવ્ય, અચ્છા, હા, વો તો ઠીક. ઓર અભવ્ય કહાં રહેતા હૈ? તો હિન્દુસ્તાન કી બહાર રહેતા હૈ. હિન્દુસ્તાનમાં અભવ્ય નહીં રહેતા. અચ્છા, તો તમારે સોચને કે કઈ જરૂર હૈ નહીં. હા, એસી વાત હૈ. કિતના દૂર દૂર ભવ્ય હૈ, કિતના દૂર ભવ્ય હૈ, સોચને કે જરૂર નહીં. અચ્છા, વો જો અર્થ કરતા હૈ નહીં, બરોબર સાથે અર્થ નહીં. અચ્છા, ઓ કમટ કા જીભ જો હૈ વો અભવ્ય સુના જાતા હૈ. કમટ, કમટ પાર્શ્વનાથ જો ઉપસર્ગ કરતે થે એસા સુના જાતા હૈ. તો તો હૈ તો જગહ. હા, કમટ ક્યાં થા? કર્મસ્થ. ક્યા? કર્મસ્થ પાર્શ્વનાથ, કર્મસ્થ પાર્શ્વનાથ, કેવું કોઈ કમટ થા? સમજમાં આતા હૈ કુછ? કર્મસ્થ, કર્મસ્થ, કર્મસ્થ. એક યોગેશ્વર પારસનાથ થા, દૂસરા કર્મસ્થ પારસનાથ થા, વો કમટ થા. અચ્છા, કમટ કા નામ કા કોઈ આદમી નહીં હુઆ હૈ, સમજે ને? ઇનકા ભાઈ થા દસ સાલ, દસ અવતાર તક. અરે ઇનકા નામ કમટ નહીં થા, દૂસરા નામ થા, સમજે ને? અચ્છા, મગર કમટ ક્યા હૈ? કર્મસ્થ. ક્યા હૈ? કર્મસ્થ. ક્યા પાર્શ્વનાથ ને મુફત મેં દુઃખ વેદ લ્યા? મુફત તો કોઈ કિસી કો દુઃખ ભી નહીં મિલતા હૈ, સુખ ભી નહીં મિલતા હૈ. સમજ ગયા ને? સુખ ભી કિંમતી હૈ, ઇસકા કિંમત દિયા હૈ તો સુખ મિલા, ઓર દુઃખ ભી કિંમતી હૈ, ઇસકા કિંમત દિયા હૈ તો દુઃખ મિલ ગયા. ક્યા કુમત કિંમત પહેલા દેના પડતા હૈ, ફિર ઇસકા દુઃખ મિલતા હૈ. સમજમાં નહીં આતા? નહીં, બગર કિયે તો કુછ હોતા નહીં હૈ, કિંમત તો દેના હી પડતા હૈ. હા, ઠીક હૈ, સમજ ગયા, મતલબ સમજ ગયા. એટલે દુઃખ મફત મેં નહીં મિલતા હૈ, ક્યોંકિ હમને કિંમત નહીં ભર્યા હૈ તો હમકો આવતા નહીં દુઃખ. હમારે પાસે પૈસા નહીં તો કહાં સે લાવે? કિંમત કા હોના ચાહિએ ના હમારે. પર આપ તો કિતના ભી પૈસા, ક્રોધ, માન, માયા, લોગ સબ આપકે પાસ તૈયાર હૈ, ભર દેતા હૈ. હમારી પાસ તો હૈ નહીં, સમજે ને? હમકો તે સુખ ભી નહીં ચેતતા હૈ, દુઃખ ભી નહીં ચેતતા હૈ, વો સબ કલ્પિત હૈ. ક્યા હૈ કલ્પિત? સચ્ચા સુખ કિસકો બોલા જાતા હૈ? કે જો સનાતન હૈ. ક્યા હૈ સનાતન? સનાતન, સનાત કભી જાતા હૈ નહીં ફિર. હા, નિત્ય. હમ અભી આથી મેં હૈ, વ્યાધિ મેં હૈ, ઉપાધિ મેં હૈ, કિસમે હૈ હમ? આધ हम आदि में है, कुछ व्याधि में है, उपाधि में है। वैसा तो कहा जाता है संसारी आदमी आदि व्याधि उपाधि से घिरा हुआ है। तो हम किसमें? आपको क्या लगता है? हाँ, हम लोग आदि व्याधि उपाधि से घिरा हुआ है, नहीं तो मोक्ष चल जाते ना। हमें आदि व्याधि उपाधि थी घेरायेला छे, नहीं तो मोक्ष चला गया होत ने। नहीं, मेरी बात पूछता हूँ। आपके बात? हाँ, हमको हमारो हमको हम आदि में है ऐसा आपको लगता है? और व्याधि में है आपको लगता है? कुछ उपाधि में है ऐसा लगता है? क्या लगता है आपको? सौ निर्णय नहीं कर सकेंगे, सौ निर्णय हम नहीं कर सकेंगे। हम निरंतर समाधि में रहते हैं। अच्छा, निरंतर समाधि में रहते हैं। कैसा समाधि में? कोई गाली देवे तो हमारी समाधि जाती नहीं, कोई फूल चढ़ावे तो भी हमारी समाधि जाती नहीं। और तुमको तो फूल भी चढ़ावे तो समाधि चली जाएगी, और गाली देवे तो भी समाधि चली जाएगी। ओ फादर को लड़का छते शादी होती है ना, जब दर्शन करने को जाता है लड़का, तो फादर माफ सब रखने नहीं रह सकती। ऐसा देखा नहीं? क्या होता है? घबराता है। तुम्हारी समझ में आया नहीं? है क्या समझ में आया? जिसको मान और अपमान भरा हुआ है वो मान भी बता सकता नहीं। हाँ, वो मान मान मान मान को अजीर्ण होता है इसका, अपमान भी नहीं दे सकता। आप समझे ना? हमको अपमान भी कोई हरकत नहीं करता, मान भी हरकत नहीं करता। हमको मान अपमान कोई चीजें ही नहीं है ना। हमारे यहाँ वैल्यूएशन डिवैल्यूएशन हो गया है सब। आप समझे ना? अपमान की डिवैल्यूएशन थी तो हमने वैल्यूएशन किया, और उसकी वैल्यूएशन थी इसको डिवैल्यूएशन करे और सरीखा कर दिया, नॉर्मल कर दिया। समझे ना? बहुत बड़ी चीज है ये। ये धर्म जानने में तो भगवान तो वही हो सकता है जिसको मान और अपमान का ध्यान होता है। जिसको ध्यान नहीं है मान अपमान का, वही भगवान है। वही भगवान है। भगवान है क्या? मान अपमान को जो समान दृष्टि से तो देखे, जिसका मतलब जरा सा भी मान अपमान का ध्यान रहा नहीं। अच्छा, ये सब लोग कर्म तो बंधाता है, है? कर्म बंधाता है नहीं, ये लोग को नहीं बन जाता है। अच्छा, शुभ कर्म ही नहीं बंधाता है? शुभ कर्म नहीं बंधाता है? नहीं, शुभ भी नहीं है, शुभ भी नहीं। अच्छा, उसको निर्जरा हो रही है, संवर और निर्जरा। निर्जरा ठीक। क्या होता है? निर्जरा हो रहा है, संवर। संवर हाँ, नहीं संवर पूर्वक निर्जरा होता है, संवर और निर्जरा। हाँ, और जगत का सब जैनों साधु आचार्य को बंध और निर्जरा हो रहा है। बंध और निर्जरा। हाँ, वो पिछले कर्म का निर्जरा होता है, नवा का बंध होता है। क्या होता है? हाँ, असल को बंध नहीं होता है। अच्छा, हाँ, इसी रस में बहुत मजा की चीज है वो। आश्चर्य से 11th आश्चर्य भगवान के टाइम में 10 आश्चर्य थे, ये 11th आश्चर्य। तो अब तो इतना परिसह उपसर्ग घर बाहर त्याग करने कोई जरूरत नहीं है। क्या करने का? क्या तो कहते कि परिसह उपसर्ग ने घर त्याग करवाने की जरूरत न थी। परिसह उपसर्ग? परिसह उपसर्ग। हाँ, क्या करने का? तो मतलब हम कहते हैं એમ કે છે કે તો પછી પરિષદ છે, ઉપસર છે, એ સહન કરવાની જરૂર નથી, ઘર તાર ત્યાગ કરવાની જરૂર નથી, સંન્યાસ થવાની, સંન્યાસ લેવાની જરૂર નથી, ઘર ત્યાગવાની જરૂર નથી, સંન્યાસ છે સબ લોગ નહીં દેખ સકતા, સંન્યાસ તો હૈ, લડકે કી શાદી કરતા હૈ, સબ કુછ હોતા હૈ, મગર સંન્યાસ તો હૈ। संन्यास से बिना तो कोई किसी को कर्म लगे बिना रहता ही नहीं। अच्छा, तो इसी बेस में हम लोग मुख से जा सकते हैं? है? तो घर बार त्याग नहीं करने पड़ता है? આવે છે અમે મોક્ષે જઈ શકીએ, ઘર ત્યાગ કરો ના પડે? ત્યાગ ત્યાગ તો સર્વસ્વ ત્યાગ હોય છે, આપકો માલુમ નહીં પણ એ સાધુ કુ સર્વસ્વ ગ્રહણ હૈ, ત્યાગ હૈ નહીં. વાસ્તવિક દેખાય છે આપ સમજો ને, ભગવાન ને એસા ત્યાગ નહીં બોલા હૈ. મહાવીર ભગવાન ને ક્યાં બોલા થા કે ભી મૂર્છા કા ત્યાગ કર દો, ક્યાં બોલા થા? મૂર્છા કા ત્યાગ કર દો, તમારી સમજમાં આયા? મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો. મન એવ મનુષ્યાનામ કારણમ બંધ મોક્ષયો, બરાબર હે? મગર મૂર્છા કા છોડ દો, કહે ક્યાં છોડ દો? મૂર્છા કો વો ચીજ છોડને કી કોઈ જરૂર નહીં. વાસ્તવિક હા ઠીક હૈ, ઠીક હૈ. હા તો એ સબ મૂર્છા કે કિસી કો નહીં હૈ. હા એ દ્રષ્ટિ સે ઠીક હૈ, મૂર્છા નહીં સભી ત્યાગ હૈ. સાચી વાત હૈ, મૂર્છા વહી પરિગ્રહ હૈ તો એ વાત લા રહે. હમારે કિસી કો લડના નહીં પડતા હૈ કે તુમ એસા ક્યું કરતા હૈ, તુમ એસા કિસ, સમજે ને? ઓર દેખો દો પ્રકાર કા મોક્ષ હોતા હૈ, અભી ઇસકા મોક્ષ હો ગયેલા હૈ. અચ્છા, જીસકો મોક્ષ હુઆ હૈ વો સબ આંગલી ઊંચી કરો, દેખો. અચ્છા તમે દેખો ને સર? અચ્છા એ તો બાકી નહીં, હમ તીનો બાકી રહે. આપ કૈસા કરેગા, જિમ્મેદારી આયેગા. હા એસલીએ ને, ખોટે કો દિખતા વાત એમ કે છે બધા જ છે, અમે ત્રણ જ નથી. આ બધા ને કઈ ગયા છે, અમે ત્રણ જ નથી એમ કે છે. આપ સમજાય ને, મોક્ષ હો ગયા એટના ક્યા અર્થ હૈ મેં બતાઉં? નહીં આપકી દ્રષ્ટિ ઠીક હૈ. નહીં મોક્ષ અભી ક્યા હો ગયા ઇસકો કે ઇસકો દુઃખ કા અભાવ વર્તતા હૈ, સંસારી દુઃખ કા અભાવ. હા પહેલા મોક્ષ હૈ, ક્યા હૈ? ઠીક હૈ, પહેલા મોક્ષ વહી હૈ, સંસારી દુઃખ કા અભાવ. અભાવ ઠીક હૈ, ઓર સ્વાભાવિક સુખ કા સદભાવ. એ દુસરા મોક્ષ હૈ. તો હમ ભી મોક્ષ હૈ, અભી જ્ઞાન ધ્યાન મેં રહે, હમારા માઇન્ડ જ્ઞાન ધ્યાન મેં હૈ, તો અભી અભી હમારે માઇન્ડ જો હૈ જ્ઞાન ધ્યાન મેં હૈ, તો અભી હમ ભી મોક્ષ હૈ. કે અત્યારે અમારું મન જ્ઞાન ધ્યાન માં છે તો અત્યારે અમને મોક્ષ છે, વો ઇસને લીએ નહીં, હમારે હમારે સાથ બેઠા હૈ, ઇસલિયે આપકો આપ ભી ભી આનંદ મેં હૈ. અચ્છા હમારી સાથ બેઠા હૈ, કહાં બેઠા હૈ આપ? આપકે સાથ બેઠા હૈ, સાથ હૈ. હા હમારી સાથ બેઠા હૈ, વો ઇધર જાનવર જૈસા આદમી હોય તો ભી સુખ હોતા હૈ, તો ભી સુખ હોતા હૈ. ક્યું? કે તુમ્હારી જો માયા હૈ વો બહાર ખડી રહેતી હૈ, હમારી સામને માયા નહીં આ સકતી તુમ્હારી. હા ઠીક હૈ, હમારે સામને માયા આ સકતી નહીં, તો તુમ્હારી બહાર ખડી હૈ, આપ નીચે જાયગા તુમકો તુમ્હારી પકડેગા, ચાલુ તુમ્હારા. ઇન લોકો નહીં પકડેગા, પૂરી માયા લગતી નહીં. બાપરી, ઓર અપને બચ્ચે કો બચ્ચી લગા કરતા હૈ, ચુબન કરતા હૈ બચ્ચે કો, તો કોઈ ગુનાહ નહીં હૈ, કોઈ મૂર્છા નહીં. હમ લોકો એસા મંત્ર સિખલાઈએ જો હમ ભી એસા હો જાવે. અમને પણ એવું મંત્ર શીખવાડો કે અમે પણ એવા જ થઈ જઈએ. સબ લોગ કી ભાઈ કિતની બડી રકમ ઉસકા ઉસકા ફી લિયા હૈ. અચ્છા ફી દેના પડતા હૈ મોક્ષ કે લિયે? આપ કહાં સે લાયેગા ઇતની ફી? કિતની બડી ફી એમ કે જે તો મોક્ષ માટે ફી પણ લાવી પડશે. મોક્ષ માટે ફી લાવી પડે એસા બોલતા હૈ? આપ સમજ ગયા? હમ ખુદ સમજ ગયા, ખુદ સમજ ગયા. હમ કહે આત્મસમર્પણ. મોક્ષ દેતા હોય તો અમારી પાસ આવો બંબઈ, સમજ ગયા ને? અમારી તબિયત બરોબર ઠીક નહીં હૈ તો હમ રસ્તે મેં નહીં દેતા હૈ, પહેલા દેતા હતા. આપ સમજે ને? તો બંબઈ આવો, હમ એક ઘંટે મેં સબ કુછ દે દેંગે. કૈસે દિયા હૈ? કલકત્તામાં દાદા, કલકત્તામાં આટલા દિવસનો હોલ્ડ છે, કલકત્તામાં આટલા દિવસ નો હોલ્ટ છે, ત્યાં આ લોકો ની કલકત્તા એમને બોલાવી લઈએ. કલકત્તા આને વાળા આને વાલા ના અભી પ્રોગ્રામ નહીં હૈ, પ્રોગ્રામ નહીં હૈ, એસા મોકા ફિર ફિર નહીં મિલેગા. કલકત્તા મેં અગર બનાને કા હો સકતા હૈ. કબ તક આપ લોગ રહેતે હૈ કલકત્તા કા પ્રોગ્રામ? કમ સે કમ જરા પાણી લાવ. 2 તારીખ કે બમ્બઈ આના જે કલકત્તા લાવ ભાઈ. ખેલું પદ બોલાઈએ તેરા ને અમન ખેલું પદ બોલાઈએ. એક આદમી હોય ને એસે સબ કે દો નહીં, દો હવે તો મતભેદ હો જાય. મતભેદ કોઈ કિસી કો લડતા નહીં, કોઈ કિસી બોલતા નહીં, કોઈ કિસી મતભેદ ધર્મ મેં મતભેદ હૈ નહીં. મૈત્રી ભાવ વહી ધર્મ હૈ, મૈત્રી ભાવ વહી ધર્મ હૈ. જ્યાં મતભેદ હો ધર્મ હી નહીં હૈ. મૈત્રી ભાવ તો પુણ્ય હૈ ક્યા? હા પુણ્ય હૈ. વો અભેદ ભાવ હૈ ક્યા? હૈ અભેદ ભાવ. उसको भेद भी नहीं है, ये तुम जुदा और मैं जुदा, ऐसे मैत्री भाव में जुदा रहता है. हाँ, हाँ, तो अभेद भाव है क्या? साम्यवाद एक ही दादा ही है दादा है. आपको दादा कभी देखा था? दादा को दर्शन पहला किया था? हाँ ऐसा तो बहुत दादे देखे हैं, लेकिन દાદા ભગવાન નહીં દેખા તા? દાદા ભગવાન, દાદા હોકર ભી ભગવાન નહીં દેખા તા. ભગવાન કો દેખા તા, આ દાદા કો દેખા તા. દાદા ભગવાન દોનો એક મે એસા નહીં દેખા તા. તો દાદા ભગવાન કો નામ લેવે, આ દાદા ભગવાન કભી દેખા તુમને? આજ અભી દેખતે હૈ. કિતને બજે? અભી આપકો વાજ રહા હૈ 9:15. તો આપ જો દિખતા હૈ નહીં, વો દાદા ભગવાન નહીં હૈ. અચ્છા, વો તો પટેલ હૈ. અચ્છા, કોણ હૈ? પટેલ હૈ. પટેલ હૈ તો ફિર દાદા ભગવાન કોણ હૈ? એ તો પટેલ હૈ ઓર મંદિર હૈ ક્યા? હૈ પટેલ હૈ ઓર ઓર હમારા ફર્સ્ટ લેબરર હૈ પટેલ હૈ ને તો ફર્સ્ટ લેબરર હમારા. અચ્છા, ફર્સ્ટ લેબરર. અચ્છા, હમરે પાડોશમાં હિ પટેલ રહેતા હૈ. ઓર હમ ઓર પટેલ દો સાથ સાથ રહેતા હૈ. જુદા હૈ ક્યા? હૈ જુદા હૈ. ઓર એક સાલ સે નહીં, 20 સાલ સે હમ જુદા હો ગયા હૈ. ઝગડા કરકે નહીં, વો તુમ્હારા હૈ ઓર યે હમારા હૈ. હા ઠીક હૈ. વો સબ ફોરિન હૈ, વો પટેલ કા હૈ ઓર હોમ હૈ હમારા. ક્યા હૈ? હોમ હૈ હમારા. હૈ ફોરેન ડિપાર્ટમેન્ટ હૈ પટેલ કા હૈ. અચ્છા, હોમ ડિપાર્ટમેન્ટ હમારા હૈ. હમ હોમ ડિપાર્ટમેન્ટ સે બહાર નિકલતા નહીં. વો ફોરેન મેં સબ ચલ રહે હૈ, હમ સબ દેખતા હૈ ક્યા ચલ રહે હૈ. આપ સમજમાં આતા હૈ? તો યે તો પટેલ દિખતા હૈ, તુમ ભગવાન કૈસે દેખા? દાદા ભગવાન તો એ સબ લોગ દેખ સકતા હૈ. આપને કેસા દેખા? નહીં, હમ આપકે ઉપદેશ સે ખુદ મેં દેખતે હૈ. આપ હમ ખુદ મેં દેખતે હૈ. કેસા? હા, તો બડી બડી વાત. તો વો જો બોલતા હૈ નહીં, વો તો ઓરિજિનલ ટેપ રેકર્ડ હૈ. ક્યા હૈ? હા ક્યા હૈ? ટેપ રેકર્ડ હૈ, ઓરિજિનલ ટેપ રેકર્ડ હૈ. હા અચ્છા, સમજ નહીં આયા? વો ભી ટેપ રેકર્ડ હૈ. હા, વો ફર્સ્ટ ટેપ રેકર્ડ હૈ. इससे आगे की ओरिजिनल टैप रेकर्ड अंदर है. हाँ, वो है तो वही टैप रेकर्ड होती है. हाँ, ये है तो दूसरी होती है, होती है ये. हाँ, है तो तीसरी होती है, तीसरी होती है. मगर पहला टैप रेकर्ड होना चाहिए. हाँ, नहीं तो टैप रेकर्ड दूसरी होती नहीं, होती नहीं. हाँ ठीक है, तो ये ओरिजिनल टैप रेकर्ड है. हाँ, मूल मूल. हाँ ठीक है, वो जो बोलता है ये टैप रेकर्ड ही बोलती है. हाँ, आपकी समझ में आया? और आप बोलता है, कौन बोलता है? અંતરાત્મા બોલતા. આપ સમજ્યા ને? વો ટેપ રેકર્ડ નહીં હૈ આપકી, આપકી હૈ ટેપ રેકર્ડ. હા, મગર આપ ઇગોઇઝમ કરતા હૈ, મેને બોલ દિયા, મેને બોલ દિયા. ક્યા કરતા હૈ? તું તો અહંકાર હો ગયા. હા, મેને બોલ દિયા વો તો અહંકાર હુઆ. અહંકારી સબ આવો ખેતી વિશે આવો. અમને બહુ આનંદ થયા, અમને બહુ આનંદ થયા. અરે બોલતા બોલતા તો આપણે સેઠ ક્યાં ગયા? છત્રીસ સો વાત ચક્કર માં હજાર માં ફરી આવ્યા. નકલી નહી જૈન છે. હું અસલી જૈન છું. અસલી જૈન આવા પ્રશ્નો પૂછી શકે ને? અસલ જૈન હમલો શ્રાવક જો સુનોતી ધર્મ મિત્ર શ્રાવક શ્રુણોતી શ્રાવક હમલો શ્રાવક હૈ પક્કે શ્રાવક હૈ. જૈસે સંસ્કૃત હૈ ઉસમે અક પચ્ચે લાગે દેને સે કરતા ગાલી જેવે ભાન હો ગયા કે રાગ દ્વેષ નહી કરના ચાહીએ. હવે ભાન થઈ ગયું કે રાગ દ્વેષ નહી કરવાનું. હા રાગ દ્વેષ નહી કરને કા અગર એ સંગ સચ્ચા હૈ ભૂલવાળા હૈ સાહેબ ક્યાં લગતા હૈ સચ્ચા હૈ કેટલા કેટલા પરસેન્ટ સચ્ચા હૈ? ઠીક હૈ વિચારધારા ઠીક હૈ ઠીક હૈ ઠીક હૈ ઠીક છે 60% નહીં ઠીક હૈ કેટલા પરસેન્ટ? હમકો તો ઠીક હી લગા જજ ગયા મને તો જજી ગયું છે કે કેટલા 65% આઉટ ઓફ 100 હાઉ મેની સો મે સે કિતને તક આપને કેટલા કેટલા પરસેન્ટ લગા? હમકો તો પૂરા લગા મહારાજ 100% સે નહીં 4 સાલ પહેલે સે ચાર વર્ષ આગળ મળે ચાર થઈ ગઈ. હા નહી ત્યાંથી લોકો શેઠ લોકો આયા તા વહા તો ઇસમે સે દો આદમી કા તો કાગજ આયા તા કે હમકો પણ આયા નહી ફિર બોલો ઇસકો જો કિસી કો વિચાર હોવે નહી તો અપના એડ્રેસ સે ઉધર આ જાવે હમ ઉસકો દે દેંગે. આપકો પૂરા લગતા હૈ ને? 100% है क्या है? 100% ठीक ही है लेकिन हाँ। और एक बार ज्ञान चर्चा होगा तो ठीक हो जाएगा है? और एक बार ज्ञान चर्चा होने से ठीक हो जाएगी. ठीक है 100% बरबर से हजू एक बार ज्ञान की चर्चा थे तो बड़े ख्याल में दिए बरबर. हाँ बरबर बरबर उसमें कोई गलती लगता नहीं ना? ना ठीक है विचारधारा ठीक है. हाँ ठीक है રાગ દ્વેષ જો કમ હી કરના હોય વિતરા કા પંથ હૈ વો સબ એક દો અવતાર વો મેરા હૈ વો તેરા હૈ યહી મતલબ એક દો અવતાર કા માલિક હૈ અભી એ સંકેત નહીં હૈ છાયક સંકેત હૈ. ક્યા હૈ છાયક સંકેત? કેવળ દર્શન. કેવળ દર્શન છાયક સંકેત. સંકેત પીછે જાને વાલા હૈ નહીં એસા સંકેત. હા મતલબ હા જો છાય નહીં હોને વાલા હૈ. હા ઠીક હૈ વો સંકેત મેં તો ગીર જતા હૈ કોઈ કઈ સમજ ને ગીરતા હૈ ચડતા હૈ ગીરતા હૈ ચડતા હૈ મગર એ સંકેત જાને વાળા હૈ નહીં જતા દિયા હૈ. વો 11th આશ્ચર્ય હૈ થકતે નહીં કતના હોય જ્ઞાન ગોષ્ઠી મેં ઇનકા મન કતને હૈ અભી થકતે નહીં હોતા હમ લોગ થક જાતે હૈ હમ લોગ તો નહીં થકતે નહીં સત્સંગ મળો સે પૂરા બિઠાઓ ઉઠેંગે નહીં હમેં ભી જબરદસ્ત ઉઠાના પડતા હૈ. ચાર ડિગ્રી બુખાર રહે નહીં ચાર ડિગ્રી બુખાર રહે ના સત્સંગ કે લિયે ઉઠે પડે સત્સંગ મળો તો કુછ નહીં. નહીં મતલબ જો મારો નહીં હોતા હૈ વો કોરોના હોતે હૈ નહીં ઇનકો ચાર ડિગ્રી આય માગો માગે હૈ સુગંધ નહીં આતી ના બોલને વો બોલતા નહીં સાહેબ હમરી સુગંધ તો નહીં આતી ઓરત ભી બોલતી હૈ કે તુમ તો બહુ ખરાબ હૈ વો ભી બતાયા થા વો દિન નહીં એ લોકો એ સેઠિયે કો જૈસા હમ બોલા થા નહીં એસા બોલે તો ફલ બહુ આ રહા થા તો એ લોક ક્યા બોલે ના 12 બજે રાત પહોંચે છે તો કેટલા ગુના આપકો લગેગા આપકી ખ્યાલમાં કેટલા ગુના આયેગા? આપ ખુદ જજ હૈ ખુદ આરોપી ભી આપ હૈ ઓર વકીલ ભી આપ હૈ કેટલા આરોપ તું કરેગા? સમજણ નહી પડી, સમજણ પડી નઈ. તમારી કોઈ ભૂલ દેખાતી આપ? હા એ વાત. હા કેટલી દેખાતી? બહુત બહુત બહુત. તમારી કોઈ દેખાતી? આપની ભૂલ દેખતી નહી. સમજ્યા ને, ભૂલ ક્યુ નહી દેખતી? ઇસલિયે કે હમ અજ્ઞાન હૈ, ઇસલિયે કે હમ અજ્ઞાન હૈ. જિસ દિન જ્ઞાન આ જાયેગા, એટલે અમને અજ્ઞાન છે એટલે ભૂલ સમજાતી નથી. અમને અજ્ઞાન છે એટલે ભૂલ સમજાતી નથી. હા, આપ જજ હૈ મગર આરોપી ભી આપ હૈ, તો ભૂલ દેખાની ચાહીએ. નહીં દિખતી હૈ તો એ સાથ વકીલ રખતા હૈ. ક્યા રખતા હૈ? ઓર એ સબ વકીલ નહીં રખતા હૈ, આરોપી ઓર જજ. જ્ઞાન હો ગયા ના, જ્ઞાન હોને કે બાદ, જ્ઞાન હોને કે બાદ તો ભૂલ જો હૈ વો ઓટોમેટિક અપને આપ જો હૈ માલૂમ પડતે રહેતા ક્યા ભૂલ હૈ, કહાં ગલતી હમ કર રહે હૈ. જ્ઞાન થયા પછી પોતાની ભૂલો પોતાની સમજાય કરે. હા, પછી જ્ઞાન થયા પછી, જ્ઞાન થયા પછી, જ્ઞાન થયા પછી વકીલ નહીં રહેતા હૈ. વકીલ નહીં રહેતા? અરે આપકો તો વકીલ રહેતા હૈ? હા રહેતા હૈ. કે ભાઈ સબ લોગ કરતા હૈ, ઇસમે ક્યા હૈ? વકીલ વકીલ વકીલા કરતા હૈ કે સબ લોગ કરતા હૈ? કોઈ ગુનાહ નહીં હૈ કે નહીં? અપની ગલતી કો છુપાને કે લિયે વકીલ. હા હા, પોતાની ભૂલો છુપાવા માટે વકીલ. હા, વકીલ છુપાને કે લિયે હૈ. તો બડા બડા વકીલ તુમને રખા હૈ, ઓર યે સબ કો કિતની ભૂલ દિખાતે? સો સો, પચાસ પચાસ, સો સો, દોસો દોસો પ્રતિમા કરતા હૈ સબ લોગ. કિતના પ્રતિમા કરતા હૈ? સો દોસો, પચાસ પચાસ, સો, કોઈ દોસો, કોઈ પચીસ, અને કોઈ તીનસો ભી કરતા હૈ. પર આપને પ્રતિક્રમણ કિતના કિયા હૈ? મેં નહીં કરતા, ખ્યાલ હી નહીં હૈ. કભી ખ્યાલ હી નહીં હૈ. નહીં, ઇસલિયે નહીં કરતે કે હમ અપની ગલતી કો માન હી નહીં રહે. માન હી અમે પ્રતિક્રમણ નથી કરતા, કારણ કે અમને અમારી ભૂલો ભાન નથી. અમે પશ્ચાતાપ કરીએ છીએ, પશ્ચાતાપ કરીએ છીએ. પ્રતિક્રમણ પશ્ચાતાપ હો તો ક્રિશ્ચિયન લોગ ભી કરતે ક્યા કરતા? પશ્ચાતાપ ક્રિશ્ચિયન લોગ મેં કરને કા ક્યા કરને કા? અપની ખુદ કી ભૂલ કે લિયે ક્રિશ્ચિયન લોગ મેં પશ્ચાતાપ કરને કા, और इधर प्रतिक्रमण करने का. अच्छा, और साधु लोग प्रतिक्रमण करता है. हाँ, समझा नहीं? हाँ, तो पुस्तक में जो लिखा है माधवी भाषा में, वही प्रतिक्रमण बोलता है. हाँ, क्या बोलता है? वही प्रतिक्रमण. प्रतिक्रमण का अर्थ क्या है? कि तुमने इनके साथ अतिक्रमण किया. अतिक्रमण? हाँ हाँ, अतिक्रमण. तो फिर तुम्हारे प्रतिक्रमण करना ही चाहिए. પર અતિક્રમણ નહીં કિયા, પ્રતિક્રમણ કરવાની કોઈ જરૂર નહીં. હા, હોતા હૈ. ક્રમણ સે તો દુનિયા ચલ રહી હૈ સહજ ભાવે, પણ અતિક્રમણ એટલે તુમકો દુઃખ હો જાવે એસા કુછ કરેગા તો ફિર તમારે પશ્ચાતાપ કરના, અરે પ્રતિક્રમણ કરના પડેગા. તો સબ લોગ પ્રતિક્રમણ કરતા હૈ, વો સબ લોગ મેરી આજ્ઞામાં રહેતા હૈ, નિરંતર મેરી આજ્ઞામાં રહેતા હૈ. પાંચ આજ્ઞા હમને દિયા હૈ ઉસમેં હી રહેતા હૈ. और आज्ञा है वो धर्म है, आज्ञा है तप. कोई खुद है દાદા ભગવાન કો ફોટો મેરે પાસે હૈ. દાદા ભગવાન કો ફોટો કે જે મારી પાસે દાદા ભગવાન નો ફોટો છે. હા બરોબર, ફોટા હૈ, ફોટા હૈ તો ફોટા કા કામ કરો, ફોટા રખ કે કરો, મગર વો ઉસકે ભી છોડો મત. કરતે હૈ મહારાજ. હા, તો કે નહીં હમકો ખ્યાલ. તો ઇતના એક ઘંટા કલ પરસુ ઓર ચોથે મિલા હૈ. મિલા હૈ? અચ્છા, કરેગા કે કુછ હમકો ફસાએગા? અવશ્ય કરુંગા, અવશ્ય કરુંગા. 100% 100% હોના ચાહીએ. ચાર સાલ પહેલે ગેસ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. ક્યા સંભળી આગળ This is the cash bank of divine solution. वो सब दुकान उधारी है इतने दादा के यहाँ रोकड़ है कैश है आप बोले है कि इतना सर सच के मिलता है और पीछे जो 5-10 मिनट पाकला घंटा करो तीन के रोज के बाद मगर सब तकलीफ हो गए तो आप विशेष रूप से करना चाहिए तो एक घंटा करो तुम्हारी तकलीफ सब चली जाएगी हाँ वो एक दिन में नहीं चली गए तो 5 रोज करो 5 रोज में नहीं चली जाएगी 10 रोज करो मगर तकलीफ तुम करेगा तब चली जाएगी कोई तकलीफ नहीं रहेगी और कभी ये दुख का भाव संसारी दुख सहन नहीं कर सकता तो हमारे बम्बई आओ हम सब दुख का अभाव कर देंगे क्या मोक्ष रहेगा मगर इतना भी बहुत है इतना उतना करें तो बहुत है इतना आप समझे ना आज तुम्हारा टाइम पक गया है क्या नाम तेरा मेरा नाम हुआ सुरेंद्र सुरेंद्र कुमार वीरेंद्र कुमार सुरेंद्र सुरेंद्र सुरेंद्र कुमार तो शादी किया ना कुमार कैसा लगता है शादी नहीं किया दत्त कुमार लिखो इधर तो सब लोग शादी करी के बाद उसका लड़का है तो भी बोलता है कि हमने कुमार है कैसे नहीं लगते ऐसा प्रांत जिस प्रांत का जैसे यह है जिस प्रांत का जैसा मतलब व्यवहार है अब देखिए हमारे बंगाल तकलीफ नहीं करेगा पहला वो शत्रु था मित्र हो जाएगा हाँ मित्र तो नहीं बिल्कुल हो जाएगा अच्छा मगर तकलीफ नहीं करेगा अच्छा। उसको लग जाएगा कि दादा की माला लगाया साले अब तकलीफ कैसा करेगा मित्र तो नहीं हो जाएगा माया किसी की मित्र नहीं हुई अच्छा समझे नहीं माया तो मारने के लिए आती है वो माया क्या मारती है तुम जानता है माया माथे सिंगड़ा सिंगड़ा समझता है सिंगड़ा इसके सिर पे सिंग है हाँ, मतलब उसका दया नहीं होती है, है? दया नहीं होती है माया की दया नहीं होती है माया माथे सिंगड़ा लंबा 9-9 8 क्या बोलता है कितना लंबा बता दिया सिंगड़ा 9-9 8 अरे 13 फुट 6 इंचेस एक सिंगड़ा 13 फुट तो दूसरा कितना 13 फुट 6 27 फुट का सिंगड़ा हो गया माया माथे सिंगड़ा लंबा 9-9 8 आगे मारे सिंगड़ा पीछे मारे लात क्या बोला पीछे मारे लात आगे मारे सिंगड़ा पीछे से लात पीछे मारे लात इसकी हालत क्या हो जाएगी कैसी हालत सबकी हो गई है सही है और अपनी कैसी हालत सच्चिदानंद उसमें भी नहीं है इसमें भी नहीं है अभी हालत ऐसी नहीं करेगा माया समझे नहीं अच्छा तो माया कभी निर्वश हुआ नहीं आप समझे नहीं वो वंश वाली है इनका लड़का भी है माया का लड़का का क्या नाम है जानता है माया का लड़का है और माया विधवा है इनको धनी नहीं है जो अशिक तू है तू ना है माया को लड़का का नाम जानो बड़ा लड़का का नाम मान है दूसरा लड़का का नाम कपट है माया है क्या ध्यान करते हैं ठीक है क्या मैं बताया बड़ा लड़का का नाम क्या बताया मान मान मान मान अरे दूसरा लड़का का नाम कपट कपट इले माया माया मान माया पहला नंबर मान दूसरा नंबर माया तीसरा नंबर मां से लोभ लोभ अरे चौथा नंबर क्रोध क्रोध ये 4 लड़का है इनका समझ गए नहीं माया का लोभ माया अरे वो 4 अपना पहले का धनी का लड़का है अच्छा और इसने दूसरा धनी किया हाँ પહેલે કા ધણી મર ગયા, દૂસરા ધણી કે એસે દો લડકા હો ગયા, ઇસકા નામ રાગ ઓર ભેદ. વો તો છે હી ઓર માયા, વો સાથ સાથ હૈ ઓર ક્યા બેલતી હૈ કે મેરે કો નિર્વંશ કરને વાલા કોઈ નિકલા હી નહીં. ક્યા બોલતી હૈ? નિર્વંશ કરને કોઈ નિકલા નહીં. ઓર સબ સાધુ લોગ ક્યા બોલતા હૈ? હમને ક્રોધ કો માર માર કે નિકાલા. ક્યા બોલતા હૈ? માર કે નિકાલ દિયા. તો એ માયા ક્યા બોલતી હૈ કે ભાઈ તુમ હમારા ક્રોધ કો મારેગા, લોભ કો મારેગા. ક્યા કહેતે બોલતી હૈ? કપટ કો ભી માયા કો મારેગા, મગર જહાં તક હમારા માન કામના ના માન નામ કા જો પુત્ર હૈ વો જિંદા હૈ, વહાં તક વો સબ તીનો ફિર જાગૃત ચેતન હો જાતા હૈ. ક્યા બોલતા હૈ? મર કરકે ભી જિંદા હો જાતા હૈ. ક્યા બોલતા હૈ? જિંદા હૈ, ચેતન હો જાતા હૈ. વો તો મારેગા, મગર જહાં તક માન હૈ, માન નામ કા લડકા હૈ, વહાં તક વો ચેતન ફિર હો જાતા હૈ.